ખડા રહેગા, જીત જાયેગા. હા ક્યા બોલ્યા? જીતા દુંગા. અને એસઆઈ કરી દીધા વકીલ ને. ફિર લડકા ખુશ હો ગયા કે ભાઈ એ તમારી ફી થયા હતા એસે ભી જ્યાદા 100 રૂપિયા લે. આર ખુશ હો ગયા. ફિર બધું બોલને લગા લડકા, હે વકીલ સાહેબ એક કામ કરો તો આપકો 300 રૂપિયા દે દઉં. વકીલ સાહેબ કે 300 રૂપિયા? હા તો ભી ક્યાં કામ કરને કા હે? મેરી ફાધર કી નાક કટ્ટી થોડા હોના ચાહિએ કોર્ટ માં. ક્યા બોલા? નાક કટ્ટી હોની ચાહિએ. હા મેરે ફાધર કે થોડા કોર્ટ મેં નાક કટ્ટી હોના ચાહિએ. કો વકીલ ને બોલા જો તો બાત નહીં, સલીમ સરળ બાત હૈ, હમ કરા દેગા નાક કટ્ટી. દેખો લડકા કિતના ઠંડા રહેતા હૈ, ચંદન સે ભી ઠંડા ના. લડકા તો હમરે કોઈ ભી થા, મગર આયા જબ હમને સબકો કાડા ખિલા દિયા મિત્ર મંડળી કો, વો 2 સાલ કે બાદ ગયા તો ભી વો ટાઈમ મેં ભી કાડા ખિલાયા. વો પેડા ખાને વાલા ક્યા બોલતા થા? હા દૂસરા આયા લડકા નહીં, ચાલો આજ તો ઠીક બાત હૈ, મેને સમજા કે જો ઇસકો બતા દેગા તો પેડા નહીં ખાયેગા. મેરે પેડા ખિલાના થા તો મેં બોલ દીયા કે બે પીછે બાત કરતા હું, આપ પેડા ખા લો પેડા ને. ઓર પેડા ખાયા બાત બોલને લગા ગયા, ક્યા લડકી હૈ કે લડકા? મેં કહું વો ગેસ્ટ આયા થા વો ચલે ગયા, ઇસકી સમજ ગયા નહીં, તાલીમ ઇસકે લીએ આનંદ કે લીએ આપકો સબ. વો આયા જબ આનંદ પેડા લિયા થા, ગયા જબ પેડા લિયા. वो तो सब लोग हमारे पर गुस्से हो गए, सब लोग कैसा आदमी कैसा आदमी, सच्ची सच्चा आदमी हूँ. आया तारे आनंद में नहीं था तो गया, तो हम सुख में नहीं है तो उसी को तो सच्चा ज्ञान कहते हैं. है? सच्चा ज्ञान तो उसी को कहते हैं, आने का खुशी नहीं और जाने का गम नहीं. साचु ज्ञान ही नहीं कहते, जो सच्चा ज्ञान ही होता है इसका परवाह नहीं करता. फिर लड़की लड़की आया इसके लिए पेड़ा खिलाया, कोई डेढ़ डेढ़ साल में चली गई तो फिर पेड़ा खिलाया. मित्र मंडल नहीं खाता था मैं तो, फिर झूठा बोल के खिलाया. नहीं आप दे भाई ऐसा दगा नहीं है, खिलाया बात बस बता दिया. खाओ पेड़ा, कोई वो सभी गेस्ट है, लड़का अपना नहीं है क्या? कौन है? सब गेस्ट है, संसारी है, सब गेस्ट है अपना. क्या आया और गया है? आया और गया, धर्मशाला है, मुसाफिर 3 रोज के बाद चला ही जाएगा, वो रुकने वाला नहीं है. आपको कोई गेस्ट वेस्ट नहीं, का ऋणानुबंध होता है. क्या होता है ऋणानुबंध? हिसाब में कुछ बाकी हो तो जरूर आएगा. हाँ जरूर आएगा. अरे बाकी नहीं, हिसाब चपड़ा चौका कोई नहीं आएगा. बहुत से ऐसे भी प्राणी आ जाता है मौके से जो दुश्मन बन करके आता है. ये सब कर्मों का चक्र ऐसा है कि अपने घर में ऐसा प्राणी पैदा हो जाता है कि आते के साथ तो सबको सफा कर देता है. नहीं तो ये सब पूर्व जन्म का खेल है. खेल है. एक लड़का और एक लड़की लिए मेरे क्या करना पड़ता था? लड़के के कि ये लिया हो, ये लिया हो, ये लिया हो, मतलब कैसे हमको चोखा कर दिया है सब, बिल्कुल क्लियर चोपड़ा, समझे नहीं. अरे ये सब तो आपका ही है ना, ये सब है? ये सब किसका है? ये नहीं, सब का ब्रह्मांड मेरा है. तो एक तो सब देवलोक भी मेरे हाथ में है, आखा ब्रह्मांड मेरा है. उनका मालिक नहीं है जो कोई आदमी, वो इसका वो ब्रह्मांड का मालिक है. बॉडी का माइंड नहीं, मालिक नहीं है, और स्पीच का मालिक नहीं है, माइंड का मालिक नहीं है, वो ब्रह्मांड का मालिक है. अयम निज पर व्यक्ति गणना लघु चे तो खाम जिसका उदास है इसकी बात करता है, समझ गए? और उदार बात का बात है वो तो ठीक बात है, मगर हम तो माइंड ही गई नहीं, माइंड मेरा है ही नहीं, फिर कैसी बात करते, उदार भी नहीं है और लघु भी नहीं है। आप नहीं, नहीं, नहीं, नहीं, हम तो खुद ही ब्रह्मांड का मालिक है। नहीं, जो त्याग है उससे आगे, जो त्याग देता है उससे सब आता है। फिर आप त्याग दिया ना तो आपके पास हम लोग सब चला। हम त्याग ही कभी नहीं किया है कुछ। अच्छा, वो त्याग वो इगोइज्म है क्या है? और तिरस्कार है क्या है? मूर्छा का त्याग है, वही सच्चा त्याग है। क्या है? मूर्छा नहीं होना चाहिए हमको कोई चीज। मूर्छा क्या, पर हमको तो हम ये दुनिया में नहीं रहता है, हम तो सब परिणति में रहता है। हाँ, क्या तो ब्रह्मांड का मालिक बोला है कि देश जैसी तैसी बात नहीं है। और आज बोलता हूँ ऐसे नहीं, कितने तो फिर बोलता हूँ मैं ब्रह्मांड का स्वामी हूँ, इसका स्वामी नहीं हूँ। हाँ, वो तो हमारा फर्स्ट नेबर है। તું એના સ્વામી છું કે? હા, તારે શું સગા થાય? ફર્સ્ટ નેબર છે કે? ફર્સ્ટ નેબર, ફર્સ્ટ નેબર, પડોશી, પડોશી, પહેલો પડોશી, પહેલો ફાઇલ ફાઇલ કેટલા નંબર ને? પેલા નંબર ની ફાઇલ, શું કે છે? એક નંબર ની ફાઇલ. હા, એ તમારી ફર્સ્ટ ફાઇલ નંબર વન, ફાઇલ નંબર વન. वो क्या बोलता है? फाइल नंबर वन, फाइल नंबर टू, नो, और फाइल नंबर थ्री। फाइल नंबर वन क्या चीज है? तुम्हारा फाइल नंबर है वन किधर है? हाँ, दूसरा नंबर की फाइल किधर है? ये दिखा दो, दिखाती है दूसरा नंबर की फाइल। और तुम्हारी फाइल कौन सी? पहला नंबर की इधर है और दूसरा नंबर की और तीसरा नंबर की फाइल नहीं है मेरी जैसे, मतलब चौबा हो गया है, कोई आया नहीं गया है नहीं। आप जाओ ना, आए हो तो ठीक है। फाइल में समझ गया? तुम फाइल को बोलता है कि मैं हूँ मैं हूँ? वो फाइल को ही बोलता है। और सब लोग साधु भी बोलता है फाइल को, मैं हूँ मैं हूँ, और ऐसा करता है। मैं चक्कर मोक्ष में तो उसे हाथ फिर करा तो शू करे थे ऐसा कभी नहीं देखा था? कभी देखा था ऐसा? कैसा मान बस नहीं देखा? हाँ हाँ, मान बस कोई जरूरी नहीं है ना। साधु जो है वो मोक्ष प्राप्त कर ही ले, ये कोई जरूरी है, इसलिए कि सब कुछ घिरे हुए हैं उसको। ये वर्ल्ड किसने बनाया? हाँ वही पूछना, किसने बनाया ये वर्ल्ड? किसने बनाया है? क्या वर्ल्ड? अरे वर्ल्ड है ना, ये किसने बनाया? किसने बनाया? हाँ, किसी ने नहीं बनाया है। कोई बेकार आदमी ने बनाया है ना? किसी ने नहीं बनाया। कोई बेकार आदमी ने बनाया? मेरे को लगता है ये वर्ल्ड है। कोई बेकार आदमी ने नहीं बनाया? किसको धंधा ना हो तो क्या करे? वर्ल्ड की तैयारी करे। आपको क्या लगता है कल वर्ल्ड किसने बनाया? बहुत सोच समझ करके बनाया। ठीक है जी, बहुत समझी करी बनावी छे है, बहुत समझी बनावी छे, बहुत समझी करी बनावी छे, जेने बनावी छे नहीं बहुत समझी ने। तो इनका लड़का, इनका लड़का को शादी के लगने के लड़की नहीं मिलती थी, इससे सब ब्रह्मांड शुरू कर दिया लड़के की शादी करने के लिए। ये भगवान ब्रह्मांड किसी ने बनाया है नहीं है। क्या है? द वर्ल्ड इज द पजल इटसेल्फ है। क्या है? प्राकृतिक है, प्राकृतिक પ્રાકૃતિક કે છે, નેચરલ. વર્લ્ડ ઇઝ પઝલ ઇટસેલ્ફ. ગોડ હેઝ નોટ પઝલ ધીસ વર્લ્ડ એટ ઓલ. તુમકો એસા લગતા કે ભગવાન ને પઝલ કિયા હૈ? ના ના ના, હમ તો કભી નહીં. તો ફિર કિસને પઝલ કિયા હૈ? યે તો અનાદિકા હૈ, અનાદિકા હૈ યે તો. નહીં, ધ વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. સ્વયં કો આયડા હો ગયા હૈ. ક્યા હો ગયા? યે ઈસુ કા સિદ્ધાંત. સ્વયં ખુદ સે કો આયડા હો ગયા હૈ. ક્યા હો ગયા? આપ ભગવાન કરે આપકો પઝલ હોતી કે નહીં? પ્રોબ્લેમ. ક્યા નામ હૈ તેરા? અશ્વિની. પ્રોબ્લેમ. તેરા નામ ક્યા હૈ? અશ્વિની કુમાર. તો કોઈ બોલે ઉધર સે અશ્વિની કુમાર અચ્છા આદમી, બહુ બુરા આદમી, તો ઇતના સુનને મેં આપકો પઝલ હો જાતા હૈ? કુછ પઝલ મત કરો. કોક્સી નિકાલી દિયા તો ક્યા હોતા હૈ? હેડા હો જાતા હૈ. હોતા હૈ. હા, સબકો હોતા હૈ બદલ. ક્યા હોતા હૈ? સબકો હોતા હૈ. ક્યુ બદલ હોતા હૈ? કે વર્લ્ડ હી ખુદ બદલ હૈ. ક્યા હૈ? હા, બ્રહ્માંડ કા હી સ્વભાવ હૈ. વર્લ્ડ ખુદ બદલ હૈ. વર્લ્ડ ઇઝ ધી બદલ ઇટસેલ્ફ. અચ્છા. ગોડ હેઝ નોટ ક્રિએટેડ ધીસ વર્લ્ડ એટ ઓલ. સમજે? હા, ગોડ હેઝ નોટ ક્રિએટેડ ધીસ વર્લ્ડ એટ ઓલ. નહીં બને. તો ફર ફોરેન વાળા ક્રિશ્ચિયન લોકો ક્યા બોલતા હૈ? ગોડ હેઝ ક્રિએટેડ ધીસ વર્લ્ડ. ક્યા બોલતા હૈ? ઈશ્વર ને યે જગત બનાઈ. હા, તો હમકો પૂછતા હૈ ઇનકા જો સાયન્ટિસ્ટ હોતા ને, તો બોલતા હૈ કે ક્યા હમારે ક્રિશ્ચિયન આદમી ડેઢ અબજ આદમી હૈ, એક અબજ આદમી હૈ, તો સબ સબકી બાત ગલત હૈ? આપ હમકો પૂછતા હૈ. ક્યા પૂછતા હૈ? સબકી બાત ગલત હૈ. તો મેં બોલતા હું ગલત નહીં હૈ બાબા. તો ફિર બતાવો હમ કેસા, હમાર ગલત નહીં હૈ? આપ બોલતા હૈ કે ગોડ ઇઝ નોટ ક્રિએટેડ ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ. અરે, હમાર ક્રિશ્ચિયન બોલતા હૈ ગોડ ઇઝ ક્રિએટર. તો આપ ક્યા ગલત બતાવો હમકો, ક્યા ગલતી કરતા હૈ? મેને બોલતા હું કે ગોડ ઇઝ ક્રિએટેડ ઇઝ કરેક્ટ. ક્યા બોલતા હું? ઇઝ કરેક્ટ બાય ક્રિશ્ચિયન્સ વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. બાય ક્રિશ્ચિયન્સ વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. તુમારા વ્યૂ પોઈન્ટ સે બરોબર હૈ, વાસ્તવિકમાં એસા નહીં હૈ. ગોડ ઇઝ ક્રિએટેડ ઇઝ કરેક્ટ બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. ગોડ ઇઝ ક્રિએટેડ ઇઝ કરેક્ટ બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. તો સીધી બોલતા હૈ કે ફેક્ટ ક્યા હૈ? તો ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ હૈ. સમજે ને? આજ તુમને કોણ લે આયા? આપ તો ઇગોઇઝમ બોલતા હૈ કે મેં આયા હું. ખોટી ઝૂઠ ગલત બાત હૈ. આપકો સાયન્ટિફિક સર્કમસ્ટેન્સ એવિડન્સ લે આયા. કોણ લે આયા? હા, ઠીક હૈ. અચ્છા, તુમને કે સાયન્ટિફિક સર્કમસ્ટેન્સ એવિડન્સ વૈજ્ઞાનિક પુરાવા સાયન્ટિફિક. કોઈ સહયોગ સહયોગ મિલ ગયા તો આપ આયે ના? દાદા ઇધર આવે, મિલે, કોઈ વિચાર આયે આપકો, આપ મિલે. આજ હુઆ ના એસા? સાયન્ટિફિક એવિડન્સ આયા જબ મિલે. ઓર સબ આદમી ક્યા બોલતા? હમ દાદા કે પાસ ગયા. ઓર હમ તુમ કોણ હૈ તો જાને ક્યા જાને વાલા? તંદા જાને કી શક્તિ નહીં ને? એક અમર કિસી કો સંદાસ જાને કી શક્તિ હૈ? ડોક્ટર હોય અમર કો લગા નહીં? ડોક્ટર કો ભી નહીં? કિસી કો નહીં? ક્યા બોલતા? કિસી કો નહીં? ઠીક હી બોલતા. કિસી કો નહીં? તો સંદાસ જાને કી શક્તિ નહીં. ઓર હમ આયા, હમ ગયા, હમ સો ગયા, હમ ઉઠા, હમ એ કર્યા, હમને એ કિયા, હે બનાયા, હે બનાયા, હમને શાદી કિયા. ઓર શાદી કરના તું મરી કોણ ચક્કર? શાદી શાદી તો થયેલી હતી ને? આ યોજના પૂરી હો ગઈ હતી, આપ સમજો ને? તો યોજના કા રૂપક માં આયા? વો ભી તુમને નહીં કિયા હૈ, વો ભી કુદરત ને કિયા હૈ. ક્યા મેં કિયા? મેં કિયા? ક્યાં કિયા? સંદાસ જાને કી દશા? પ્રકૃતિ કે પત્તા નહીં હિલતા. પ્રકૃતિ સિવાય એ પત્તો ના આવે. પ્રકૃતિ સિવાય પત્તો ના આવે. સંદાસ જાણે કે શક્તિ તમારી હે? નહીં ડોક્ટર કે અમેરિક લગતા ડોક્ટર ફોરેન કા સબ ભેગા કર દિયા. એક દિન બોલા કે તુમ્હારે કોઈ કિસી ને સંદાસ જાણે કી શક્તિ નહીં. ઓય થો ગરમ ગરમ ગો હોટ હો ગયા. ફિર હમને બતાયા કે ભાઈ તુમ્હારા જબ એ શક્તિ જબ તુમ્હારા સંદાસ બંધ હો જાયેગા, જબ તુમકો માલુમ હો જાયેગા કે દૂસરે ડોક્ટર કી જરૂર પડેગા, તો બોલે લગા કે વો તો બાત જરૂર પડેગા. તો તુમ્હારી શક્તિ નહીં થી વો પહેલા કુદરતી હે, વો કુદરતી બંધ હુઆ હે, કુદરત કી શક્તિ હે. તો માન લીધા કે હમને અમારી શક્તિ હે, વો ભ્રાંતિ હે. ભ્રાંતિ ક્યા હે? મિથ્યા. મિથ્યા સમજમાં આયા? દાદા તમે શામાં ઉતરો? એમાંથી નીકળવાનો સરળ માર્ગ શું છે? સરળ માર્ગ જો જાગ્રત રહેતા એમકી પાસ જાના છે. નિરંતર જાગ્રત હે હા જાના છે. વો સબ લોગ તો ઉગાડી આંખ સે નિંદ રહેતા હે. ક્યા કરતા હે? ઉલ્લી આંખ સે નિંદ લેતા હે. નિંદ મેં હૈ વો સબ નિંદ મેં હૈ. સબ હલતે ચલતે નિંદ મેં હૈ. સમજે? જો જાગ્રત હે એમકી પાસ જાઓ વો સહેલા રસ્તા. સમજે ને? સહજ સુગમ. સમજ ગયા ને? જાગ્રત હૈ નિરંતર જાગ્રત. પર દુનિયા કી કોઈ ચીજ નહી જરૂર હવે તો જાગૃત હો રહેતી, નહીં તો જાગૃત ચલી જતી. લોભ મોહ પાખંડ કૃષ્ણા યે તો લોકો કો જાલ મેં ફસાયે હૈ રાતા. લોભ મોહ કૃષ્ણ પાખંડ એ બધા એ લોકો ને ફસાવી રાખ્યા છે. હા સબ પાખંડ ને ફસાયા હૈ સબ. રિશ્તે છુટકારા પાને કા કોઈ ઉપાય માલુમ નહી પડતા. એનાથી છુટકારો મેળવવાને કોઈ ઉપાય ખબર નથી પડતી. આપણા ભાવ અચ્છા હોય તો પાખંડ વાળા નહીં મિલેગા, સસ્તા મિલેગા. આપણા ભાવ અચ્છા હોય તો સસ્તા મિલેગા, મિલ જાયેગા. ઓર ઇધર દેખને મેં આ રહા હૈ કે લોગ અહિંસા પર બહુત ઉતારુ હો ગયે. અહિયાં જોવામાં આવે છે કે અહિંસા ઉપર બહુ ઉતરી ગયા છે લોકો. લોકો ઉતરી અહિંસા ઉપર. અહિંસામાં અહિંસા સબ લોગ અહિંસા પાલતા હૈ. બેઠ જા બેઠ જા સબ લોગ બેઠ જા આરામ સે બેઠા. બિલકુલ સબ બેઠ જા. મેરા તકલીફ બહુ કુછ નહી. ટૂલ હૈ બાર પૈસા બેઠ જા. ટૂલ હૈ મને. મગર કુછ લોગો કે દેખને સે દિલ મે ઇસ તરીકે કે ભાવ પૈદા હોતા હૈ જૈસે અપન લોગો કો કે યે અચ્છા નહી માલૂમ પડતા. યે અહિંસાત્મક જો પ્રવૃત્તિ હૈ ઇસસે હમ લોગો કા પતન હો રહા. હિંસાત્મક એ કે છે કે કોઈ લોકોને જોઈને આપણને એવું થાય છે કે આ કે છે કે આ હિંસાત્મક વૃત્તિઓ છે લોકોની, એનાથી પતન થઈ રહ્યું છે. વાત સાચી છે, વાત સાચી છે. મગર કિસી કા હાથમાં નહીં ને. આપણે તો આપણા જો હવે ઇતના કર દેગા દૂસરા ક્યા કરે? વો ગુજરાતે હી ફિરેંગે. ઇસકે કોઈ સરળ એસા હોગા સુગમ ઉપાય હોના ચાહીએ કે જીસે લોકો મેં હિંસા કા જો પ્રવૃત્તિ હૈ વો ખતમ. કે આનો કોઈ સરળ ઉપાય જોઈએ કે જેનાથી હિંસા ની પ્રવૃત્તિ થઈ જાય? અભી સરળ હો રહે હૈ. 15 સાલ મેં હો જાયેગા. એસે હો રહે હૈ. આપી જબ ઇશારા હૈ ને એસા હો રહે હૈ. ભગવાન કી ભી મરજી હતી. વો તો સબ કુછ ભગવાન કરતે હૈ. મગર ભગવાન ને ફરી ઇસ તરીકે કી પ્રવૃત્તિ ક્યો? વો સારો એ કે છે બધું ભગવાન કરે છે તો પછી ભગવાન માં આવી પ્રવૃત્તિઓ કેમ? ભગવાન પ્રવૃત્તિ વાળા હૈ નહીં. ભગવાન તો કુછ એસે કુછ કરતે નહીં વાળે. ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ. અંગ્રેજી સમજતા થોડા ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. ભગવાન તો ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. દૂસરી જગ્યા પર ભગવાન હૈ નહીં, ક્રિએચર કે અંદર હૈ. બટ તુમ્હારી મેરી મેરી બીચ મેં મોહ ક્રિએટ કરે સૂક્ષ્મ સૂક્ષ્મ સૂક્ષ્મ એની અંદર ભગવાન હે. ભગવાન નાતા દ્રષ્ટા પરમાનંદી હે. નાતા તો દેખ રહે જો રહે હો રહે દેખતા વો કરને વાલા હે ભગવાન નહીં. જો ભગવાન કરે તો ઉસકો ભી બંધન હોતા હે. યા દૂસરા કુછ બાત કરને કે ઓર ક્યા મેં કર સકતા જો પૂછના હે પૂછોગે ઇતના હી મેં તો સારી દુનિયા જો કુછ હૈ મનો કે ભાવ કો પૂર્ણ કર લેના હી બસ યે દુનિયા કા બરાબર બીજું કશું પૂછવું નથી પૂરું થઈ ગયું. વો બોલતા હૈ કે પરમાત્મા આયા એસા બોલતા હૈ નહીં તો એ પરમાત્મા નહીં હૈ વો દિખાતા હૈ પરમાત્મા નહીં તો પટેલ હૈ પરમાત્મા કે પટેલ કા મંદિર કે અંદર પરમાત્મા હો ગયા ક્યા હો ગયા ये मंदिर के अंदर परमात्मा है. ये तो परमात्मा नहीं ये तो पटेल है. पटेल चलो जय सच्चिदानंद. 25/11/78 जल मंदिर सवारे 1978 जल मंदिर सवारे જે બુદ્ધિ સારું કે ખોટું કરનારી બુદ્ધિ છે એ બુદ્ધિ તેને કર્યા જ કરવાની. આ તો સરપ્લસ બુદ્ધિ મનમાં એમ છે કે આમ કરું તેમ કરું એ બધા બુદ્ધિ થી પ્રકાશ બાર બાર કરે છે એ ના હોવું જોઈએ. બુદ્ધિ તેનું કામ કર્યા જ કરવાની હોય. કરવાનું ક્યારે હોતું નથી એ રક્ત પોતાની માં દરેક ની દરેક જીવની પોતાની રીતે વ્યક્ત થાય છે. પોતાની રીતે વ્યક્ત થાય છે વ્યક્ત પોતાની રીતે વ્યક્ત જ થાય છે. વ્યક્ત કરે છે સ્વભાવથી વ્યક્ત કરે છે ને. બુદ્ધિ વગર તો બુદ્ધિ વગર તો હું ખાવા ગયો ને તો ખવાય છે પણ એ બુદ્ધિ ની બુદ્ધિ નહીં ગણાતી. આ તો મનમાં છે કે હું કઈ આમ કરી નાખું તેમ કરી નાખું બુદ્ધિ જે છે ને તે એને બુદ્ધિ કહે છે. એ તો જમવા ગયો બુદ્ધિ ની જરૂર ના પડે. બુદ્ધિ એટલે પ્રકાશ વ્યવહારિક પ્રકાશ એમાં કઈ આત્મા ની જરૂર નથી. તો બુદ્ધિ ને કામ કર્યા જ કરે કે આ કોઈ સુંદર છે આમ છે તેમ છે બધું પ્રદર્શન થઈ જાય. પણ આ તો બુદ્ધિ એટલે શું કે પાંચ જણામાં પાંચ જણ કરતા હોય તો પોતે બતાડે પ્રકાશ. એમાં ઘણી જાત જાતિ તો ઘણી હોય છે ને. હવે આપ કોઈ જવાબદારી હોય કોઈ ના પછી જવાબદારી ધંધો કરતો હોય ભાઈ એનું પ્લાનિંગ જોડે કરવું પડે ને પછી બુદ્ધિ ઉપયોગ નહીં કરવાનો ને પ્લાનિંગ આપણે જરૂર નથી બધું હા લાખો પણ પ્લાનિંગ કરશે ને તો એની અવેલેબિલિટી એ તો પછી વ્યવસ્થિત છોડી દઈએ આપણે પ્લાનિંગ કરવાથી જ બધી પરિણામ આપણે વ્યવસ્થિત છોડી દઈએ ભલે પણ હવા જો મોક્ષ જવું હોય ગાડી શું પ્રોગ્રામ આપણો એટલે વ્યવહારિક વાતચીત કરીએ વાતચીત બધી કરીએ યોજના નહીં વ્યવહારિક વાતચીત કરીએ કે કાલે કેટલા વાગે જવાનું છે શું છે બધું જાણે એ ખરું પડે પણ હું પરિણામ ના આપી મને તમે પરિણામ પાડો ઊંડા ઉતરી જાઓ તમે શું પણ પ્લસ થઈએ તમારે એ આપણે માની છીએ કે જે પરિણામ તો આપણે પરિણામ વ્યવસ્થિત છોડી દઈએ છીએ ને હું શું કઉ છું પરિણામ આપણે વ્યવસ્થિત છોડી દઈએ છીએ પણ યોજના તો કરીએ છીએ કે કાલે 8 વાગે ઉઠવાનું કે 9 વાગે જવાનું છે કે આઈ કરવાનું છે એટલી યાદ કરીએ છીએ પછી નવ રસાઈ ગયા તો કઈ વિચાર તો નક્કી કરવો પડે છે કેટલા ને બધાને કરવી પડે યોજના કરો તો એટલી ના કરો મત કે 3:30 વાગે ઉઠવાનું જાતે ઉઠાતું નથી પાસે ઘડિયાળ મૂકવાનું ઘડિયાળ ને પેલો કોટો મૂકી રાખવાનું એ નથી કહેતો એ તો આપણે પરિણામ ના દાદા જો ના થાય તો શું કરવું ત્યાં યોજના ના પણ એ તો પરિણામ આપણે ક્યાં રાખીએ છીએ પરિણામ આપણે વ્યવસ્થિત છોડી દઈએ છીએ કબૂલ કરીએ છીએ કે પરિણામ તો આપણે રાખતા પણ આવતીકાલે આપણે કરવું છે વિચાર તો કરીએ ને કે વિચાર કરતા નહીં વિચાર આવી જ જાય આવી જાય એટલી પંખે રાખી તમારે કરવાની થોડી સિસ્ટમ છોડી દો વિચાર કઈ કરવું છે એ કિચન ધનમેરા આવી જશે અને ના આવ્યા તેની ઘડી ગાડી કોઈ જગ્યાએ અટકી નથી બધી એ તો બરોબર છે માની ગાડી ક્યારે અટકતી નથી કોઈની જે ચાલવાનું છે વિચારાય કરવાનું છે 101% યોજના કરવાની જરૂર નથી છતાં થઈ જાય તેનો વાંધો નથી એ કહ્યું યોજના કરી જાય આને માટે મારે આવું બોલ બોલ કરવું છે આને માટે આવું બોલ બોલ કરવું છે આને માટે આવું બોલ બોલ કરવું નક્કી કરી પછી જાય તો શું કરી આવે અરે આ માણસ તમે વકીલે કહ્યું તમારે કોર્ટમાં જવાનું સાક્ષી આપવા માટે વકીલે કહ્યું ખેતરી સાંભળો છો કે આપડો છો કે તમે સાંભળો પછી તમે ઘૂંટ ઘૂંટ કરો કે આવું કહ્યું આવું કયું બોલવાનું અને પછી ત્રણ જુદી જાત બોલશો એ સહજ ભાવ પર છે તો સહજ ની એટલી બધી શક્તિ છે આ બધું અમારે સહજ નો તમે જુઓ છો ને કે નહીં અમે તમે જવાબ માંગો તો જવાબ દે નાખી આ જ જવાબ હોય નહીં તમારું વિચારેલું કામ કશું કામ લાગે ને વિચારેલો આત્મા એ આવરણ વાળો આત્મા છે શું છે નિર્વિચાર આત્મા શુદ્ધ આત્મા તમને બુદ્ધિ વગર અસ્તિત્વ નો ભય લાગે નર્સિંગ પીએ છે 27/11/78 ચંપાપુરી હા આવશ્યકતા હૈ તબ તક તો કરના પડતી હૈ મહારાજ જી આપ ખુદ સે ચલતા હૈ સબ મેં સમજા નહીં સંસાર આપ ખુદ સે ચલતા હૈ આપકા ખુદ સે ચલતા હૈ દેખિયે મહારાજ જી બાત યે હૈ પત્ની કા દેહાંત હો ચુકા હૈ બચ્ચે છોટે છોટે થે अब वो एक बच्ची सिर्फ है छोटी, उसकी शादी की चिंता है अभी। आपकी चिंता से शादी उसकी हो जाएगी। बात सही है महाराज जी, फिर भी अब वो कर्तव्य पालन की दृष्टि से तो चिंता होती है। ये जगत को कौन चलाता है? स्वयं ही वो चलता है, वही सब चलता है, खाली दखल करता है। सही बात है, आपकी बात सही है, खाली दखल करता है, मिथ्या भ्रम है ये है? बात सही है महाराज जी, मिथ्या भ्रम है। तो वितराग की आराधना करो, कुंडली मत करो। ठीक, वितराग की आराधना करो। ठीक बात, वितराग के लिए कुछ नहीं चाहिए, अब हम कुछ नहीं चाहिए। वो तो मैं कर जो हूँ, जैसे मुझे 500 रुपए मिल रहा है, मैंने ये तय कर लिया है कि इससे ज्यादा वेतन नहीं लूंगा, ये संकल्प कर चुका हूँ। और उसके बाद में ये कि आदेश खुद नहीं, वितराग की आराधना करो। अभी तक तो फुटगल की, ये सब लोग फुटगल की आराधना करते हैं, ये सब लोग क्या करना चाहिए, ये हमारे साथ वाला सब लोग वितराग की आराधना करता है, गलती नहीं करता है। क्या प्रयास करना चाहिए महाराज जी मोक्ष के लिए? मोक्ष मारे शुभ प्रयत्न करवाने कैसे? मोक्ष कभी देखा है आपने? कोई मोक्ष है? इधर ही मोक्ष है, मूर्तिमान मोक्ष है। क्या है? मूर्तिमान मोक्ष कभी देखा था? मूर्तिमान मोक्ष, ये मोक्ष है। मोक्ष का दान देने को आया है हम, तो सबको मोक्ष दिया है। आपकी मोक्ष देता है? आपको देता है मोक्ष? क्यों? लड़का है लड़किया है, क्या काय के लिए मोक्ष देता है? वितराग की उपासना का लक्ष्य तो वही है, वही वही वही रखते है, दूसरा रास्ता रही है। वितराग की उपासना करना चाहिए, तो पुद्गल की सब लोग उपासना ही करता है। ठीक बात है, वो मूर्ति भी पुद्गल है, उसके अंदर वितराग वितराग है। मूर्ति भी पुद्गल है, उसके अंदर दूसरा कुछ पूछने का है? अब क्या दुनिया कौन चलाता है बोला है आप? स्वयं प्रकृति, वो भी स्वयं चलता है। वो सब लोग इगोइज्म करता है कि हमने चलाया। नहीं नहीं, गलत बात, ऐसा करता है ना। तुमने कॉल लगा, कॉल चलाया थे? उधर से चलाया दादा, व्यवस्थित चलाया। तुम्हारे कौन चलाया? व्यवस्थित कुदरती चलाया, चल रहे हैं। क्या चलाने का है आप समझ? ठीक बात, नेटिव प्लेस आपका मध्य प्रदेश जबलपुर। जबलपुर भारत चली गई। हाँ, पेशेंट थी वो। नहीं, आपको दगा क्यों दिया? अरे कुल लोग को नहीं दगा देता है, आपको क्यों दिया? क्या मालूम क्या मालूम, हमें भी दगा दीजिए ना। वो तो बॉम्बे में उनका तारदेव आश्रम में एजुकेशन हुआ था। हाँ, आश्रम में तारदेव मुंबई में शू थे एमन भंडार त्या थे आपनुफ न अभी वितराग की पूजा कर दो। कैसे करे? कैसे करे हम बता दें? और कुछ चाहता नहीं ना? कुछ चाहिए? चाहिए तो मेरा गरीबी दूर कर दीजिए। और मैं क्या चाहूँ? धन नहीं चाहता हूँ, कुछ लाखपति करोड़पति हो जाऊँ। ऐसा कमाना टाइम खावा बोले कैसे है, जुए कैसे है? वो तो हमारे ऐसा विचार में नहीं आ रहेगा। वो तो सब कल सुबह में सूर्यनारायण का अजय उजाला हो जाएगा, नहीं हो जाएगा, ऐसी ही बात है। इसमें क्या तलाश करेगा? परमात्मा की पूजा किस तरह करें? किस तरह करें पूजा? हाँ, पूजा की मैं बताता हूँ, पूजा के बताता हूँ। वितराग की पूजा कही था मैं बताता हूँ। कोई पूजा करना दूसरा मत करो। અભી તક પૂતગલ કે પૂજા કિયા હૈ વિતરાગ કિતની બાત હૈ સમજ બની આઈ કભી આ સમજ ને વિતરાગ કી પૂજા નહીં કિયા વહાં તક ચિંતા ભરી આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન સબ હોતા હૈ દુઃખ હોતા હૈ આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન હોતા હૈ ને ક્યા નામ હૈ આપકા શિવ નારાયણ તો કોઈ બોલે કે શિવ નારાયણ અચ્છા આદમી રહી ઉધર સે બોલે તો આપકો એટેક હોતી હમકો હમકો હમકો ક્યા ખુદ આપ શિવ નારાયણ હૈ મેરા નામ તો શિવ નારાયણ હૈ હા આપકા નામ હૈ તો હમ ભી બોલતા હૈ આપ ખુદ કોણ હૈ ખુદ તો મેં મનુષ્ય હું ખુદ મેં મનુષ્ય હું ક્યા બોલતા હૈ મેં મનુષ્ય હું મનુષ્ય બોડી કા બોલા જતા હૈ એસા દો હાથ દો પગ વાલા સમજે ને મનુષ્ય નહીં હૈ બ્રાહ્મણ બનિયા કુછ હૈ નહીં ક્ષત્રિય નહીં હૈ ઇસે તુમ અલગ હૈ ઓર આત્મા હૈ ક્યા હૈ આત્મા આત્મા હા ઓર શુદ્ધ આત્મા હૈ ક્યા હૈ શુદ્ધ આત્મા ये आपको मालूम नहीं हुआ है तो फिर क्या फायदा मिले आप खुद शुद्धात्मा है और बोलता है मैं शिव नारायण हूँ कितनी गलत बात करता है नाम मेरा माता पिता ने शिव नारायण रखा तो नाम दिया ना कोई हरकत नहीं मगर नाम कहता हूँ क्या बोलता था दुनिया के वो हैंडल बिना बात है ऐसी चल रही है काई को हैंडल मारता है संतोष नहीं है आत्मा को संतोष नहीं है क्या होगा शाम को क्या खाएंगे इसलिए हैंडल मारते हैं संतोष भी बहुत है सब कुछ है मगर अज्ञान है इसको ऐसा लगता है कि मैं ही चलाता हूँ सबको ऐसा लगता है समझे नहीं और ये सबको लगता है कि हम तो कुछ चलाने वाला नहीं और संदास भी हमारे हाथ में नहीं बोलता है आपके हाथ में है नहीं नहीं आपके हाथ में आपके हाथ में कुछ नहीं और चिंता भी करता है वरिष्ठ भी करता है हमारी लड़की की शादी नहीं होती आप वरिष्ठ नहीं करता है हम समझते ही जो समय पर जो होने वाला होगा वो अपने करने वाले ठीक है स्वयं पर जो थवाणु से थवाणु छे मारा थोड़ा जेम के छे करने वाला वो करने वाला वो है हाँ कौन है करने वाला वो तुम्हारा मजदूर रखा है सबके लिए मजदूर थे वो करे और आप उपभोक्ता होता है अच्छा अच्छा खाने का और अच्छा सबका भोक्ता आप और करने वाला वो मजदूर है अपना वही आशा तो उसी का रखते हैं वही हमको आशा तो वो उसी का रखते हैं हमको उसी वो तो आदमी कैसे रखता है उसको आशा है ना तो परमात्मा जिधर नहीं है वहाँ मानता है कि यही परमात्मा है जिधर परमात्मा है नहीं वहाँ मानता है कि परमात्मा है आपको परमात्मा को तुम्हारे अंदर बैठ रहा है सबके अंदर जीव नाना छोटे बच्चे के जीव के अंदर भी है आप समझे नहीं तो सबके अंदर ही है आत्मा परमात्मा दोनों ठीक है બધાની અંદર આત્મા પરમાત્મા રહેલો છે એમ કે હા તો એ એક દફે જ્ઞાની પુરુષ કૃપા કરકે કૃપા કરકે બતાતા તો હો જતા કાયમ ચલે જતા નહીં મોક્ષ એક અવતાર નો મોક્ષ હોતા હૈકા સબકા મોક્ષ હો ગયા હૈ મોક્ષ કૈસા હૈ દુઃખ સંસાર કા દુઃખ સ્પર્શ નહીં કરતા ક્યા હોતા હૈ દુઃખ કૈસે છૂટે એ રસ્તા આપ બતાઈએ આ દુઃખ કેવી તો છૂટે રસ્તો બતાવો રસ્તા તો હમ બતાવેગા મગર આપ ઘર કો જાયેગા ઓર સિર દુખતા હૈ પાંવ દુખતા હૈ ઔરત કે સાથ ઝગડા હુઆ લડકા ઝગડા કરતા હૈ તો ભૂલ જાયેગા આપ સમજે છે એ દુષ્મ કાળ હૈ ઓર સુષમ સારા કાળ મેં રસ્તા બતાને કા દુષ્મ કાળ મેં રસ્તા બતાને કા નહીં બતાયેગા તો કુછ નહીં કરેગા આપ એ સબકો બતાયા હતા ફર હમને બોલ દે તુમ્હાર મત કરો હમ કરેગા સબ ક્યાં કરેગા ક્યાં કરેગા ચા પીતા હૈ ખાલી લડ્ડુ ભી હો તો ખા જાતા તો એસા બોલો કે આપકી કૃપા સે હમકો સબ દે દો એસા બોલો ભગવાન કી કૃપા લગા દો ઓર હમ દે દો ઓર ભગવાન યે નહીં હૈ વો તો મંદિર દિખાતા હૈ મંદિર કે અંદર ભગવાન હે ચૌદ લોક કા ના તે નિત્રાભ હૈ મહાવીર ભગવાન હૈ ગૌરી તીર્થંકર હૈ દયા જો ગદ્દી મેં તબ આપકા દર્શન હુઆ નહીં તો મેં બહાર મેં રહેતા તો આપકા દર્શન કૈસે હોતા લેકિન યે ભી હા ભૂખ લાગે તો ઈચ્છા કરે કે નહીં ટાઈમ હો જાય મકડી કે જાલ મેં ફસે હુએ જાલ મેં ફસ ગયે તુમ ભી જાલ મેં ફસ ગયે એસા તુમ છૂટ ગયે છૂટ ગયે સારો છૂટ ગયે તુમ છૂટ ગયે છૂટ ગયા કોઈ બતાવીએ કે હમી લફડે વાદી સે હું કઈ બતાવો કે લફડામાંથી છૂટી હે કે નહીં ખુદ કા ખુદ કોણ હે વો જાન લેગા નહીં જબ લફડા માં છૂટ જાયેગા યાર બતાઈએ હમ ક્યા છે બતાવો હમે શું કરીએ ખુદ ખુદ કો જાન લો કેસે જાને ઇતના જ્ઞાન કહાં હમકો એક એ હમ કેવી જાણે કે એટલું જ્ઞાન નથી અમારી પાસે અમારી પાસે આવો ઉધર શિખરજી મેં અત્યંત ભક્તિ છે નમસ્કાર વર્તમાન ભરત ક્ષેત્રે હાલ વિચરતા દાદા ભગવાન અત્યંત ભક્તિ છે નમસ્કાર કરતા હું દાદા ભગવાન કા ભાવિ તીર્થંકર સાહેબ કો અત્યંત ભક્તિ સે નમસ્કાર કરતા હું દાદા ભગવાન કા ભાવિ તીર્થંકર સાહેબ કો અત્યંત ભક્તિ સે નમસ્કાર આખા બ્રહ્માંડ કા આખા બ્રહ્માંડ કા જીવ માત્ર કા જીવ માત્ર કા રિયલ સ્વરૂપ ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું રિયલ સ્વરૂપ ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપે જેથી આખા જગત ને ભગવત સ્વરૂપે દર્શન કરતા હું રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપે જેથી આખા જગત ને ભગવત સ્વરૂપે રિયલ સ્વરૂપે શુદ્ધાત્મ સ્વરૂપ હે રિયલ સ્વરૂપે શુદ્ધાત્મ સ્વરૂપ હે આખા જગત કો શુદ્ધાત્મ સ્વરૂપે દર્શન કરતા હું આખા જગત કો શુદ્ધાત્મ સ્વરૂપે રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ હે રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ હે આખા જગત કો તત્વ સ્વરૂપે દર્શન કરતા હું આખા જગત કો તત્વ સ્વરૂપે દર્શન કરતા હું 29/11/78 બુધવાર સવારે જીવ માત્ર કે લીએ આત્મધર્મ કો જો આત્મ અપનાતા હૈ ધર્મ કિસકા હો જો પાલેગા ઉસકા હૈ ધર્મ જે હૈ કહેને સે નહીં હોતા હૈ ધર્મ પાલને સે હોતા હૈ ધર્મ કે ભાવના જિસકે અંદર હૈ વો આત્મા હી આત્મધર્મ કો પ્રાપ્ત કરતા હૈ જી વો આત્મધર્મ કી બાત યદી હૈ ઓર હમ સ્વપરિણામ મેં સ્વપરિણતિ પર પરિણતિ હમને દેખા નહીં પરિણામ આપી કૃપા હૈ મંત્ર કે આપને આકર કે નવકાર રૂપતા પંચ મહેશ્વર કી આરાધના કી હે, પરોક્ષ સે જો હૈ પંચ પરમેશ્વર કા આરાધન મેં એક વ્યવહાર હૈ. આપને જો પંચ નવકાર મંત્ર બોલા और पंच परमेश्वर की जो आराधना की वो भी व्यवहार है. वो व्यवहार है, व्यवहार वो व्यवहार ही हो सबके लिए. हाँ, ये व्यवहार बराबर सब व्यवहार है. व्यवहार नहीं, निश्चय नहीं, दोनों में को लेके जाने वाला ही आत्म कल्याण कर सकता है. केवल एक नहीं को लेके जाने वाला वो आत्म कल्याण नहीं कर सकता. मन मन व्यवहार में है, फिर वाणी भी व्यवहार में, सब व्यवहार में है. व्यवहार से निर्लिप रहता है. ठीक है, निश्चय श्रद्धानी हो, आत्मा के श्रद्धानी होते हुए भी पारमार्थ व्यवहार में जो कुशल होगा, और व्यवहार में कुशल रहता है. हाँ, बिल्कुल कुशल रहता. हाँ, है आदर्श हमारा व्यवहार कोई इतना भूम नहीं मारा. ठीक, यहाँ नमस्कार किसको होता है? विनय नमस्कार भी करता है. गुण के लिए नमस्कार, परम केवल द्वेष के लिए नमस्कार नहीं. नहीं, सच्ची बात है. गुण के लिए नमस्कार. बैठो बैठो बैठो, समय भेजो. ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ. હા, બ્રાહ્મણ વ્યવહાર નહીં છે. બ્રાહ્મણ કા સમ્યક તો નહીં થા.